બેની જોડ છે. બહુ સરસ મજાનું બ્રાહ્મણ એ ગ્રંથોમાં લખ્યું છે, ઐત્રેય બ્રાહ્મણ ગ્રંથમાં, મને બહુ ગમ્યું. એટલે વૈદિક વાત છે, ઋષિઓનું ચિંતન છે. તમે જુઓ ને, ભગવાન રામચંદ્રજીએ પણ જ્યારે ભરતજી બહુ વિલાપ કરવા માંડ્યા ત્યારે રામચંદ્રજી રામાયણમાં બોલ્યા છે. હવે તુલસીદાસજી લખે છે, સુનો હું ભરત ભાવી પ્રબલ બિલખી કહે રઘુનાથ. સાંભળજો, આ સંત લખે છે તુલસીદાસજી, સુનો હું ભરત ભાવી પ્રબલ બિલખી કહે, અકળાઈને રામ કહે છે, બિલખી કહે રઘુનાથ, હાનિ લાભ જીવન મરણ જસ અપજસ વિધિ હાથ. અને આપણો જુનાગઢનો નરસિંહ મહેતા સીધું સાદું જ કહે છે, જે હના ભાગ્યા ભાગ્યમાં જે સમય જે લખ્યું તે ને તે સમય તે જ પહોંચે. સીધી કડી કેવી ઉતારી એને જોત ખરા, જે હના ભાગ્યમાં જે સમય જે લખ્યું તે ને તે સમય તે જ પહોંચે. ભાગ છે, કામ તો કરે છે, પણ પુરુષાર્થ પણ કામ કરે છે. ઉપનિષદમાં જે વાત કરી છે એ તો બહુ અદભુત છે. આસ્તે ભગઃ આશિનસ્ય ઉર્ધ્વ તિષ્ઠતિ તિષ્ઠતઃ શેતે નિષ્પદ્યમાનસ્ય નિપદ્યમાનસ્ય ચરાતિ ચરતો ભગઃ. અર્થ શું છે કે જે બેઠો રહે છે એનું ભાગ્ય બેસી રહે છે. જોજો, બેઠો રહે એનું ભાગ્ય બેસી રહે છે, પલાઠી વાળી ઊભો થાય તેનું હારે ભાગ્ય ઊભું થાય છે, સૂઈ જાય તેનું ભાગ્ય સૂતું રહે છે, પણ જો ચાલવા માંડે તેની હારે ભાગ્ય એની સાથે ચાલવા માંડે છે. ચરાતી ભગવ ચરતી ચરાતી ચરતો ભગવ, ચાલે ચાલતાનું ભાગ્ય ચાલે છે. એટલે ભાગ્યને ચલાવવા માટે પણ આપણે પુરુષાર્થ કરવો જોઈએ. સીધું સાદું એવું છે, ઘણીવાર એવું છે પુરુષાર્થ આપણને ભાગ્ય સુધી લઈ જાય છે, ઘણીવાર એવું છે ભાગ્ય આપણને પુરુષાર્થ સુધી લઈ જાય છે, અને ઘણીવાર પુરુષાર્થ ભાગ્ય સુધી લઈ જાય. હવે શું છે એ તો ખબર નથી ને, બસ પુરુષાર્થ કરો, અને જ્યારે કંઈ ધક્કો લાગે ત્યારે હશે ભાગ્યમાં નહીં હોય, બાકી મહેનત તનતોડ કરો. આ સીધી સાદી વાત છે, પણ એક વાત એવી છે, નસીબ ખુલતું હશે, આ યાદ રાખવા જેવી વાત છે, નસીબ ખુલતું હશે તો ખોટું કરશો જેટલું તોય વધુ મળશે. મધુકોડાનું નસીબ ખુલતું હોય તો રૂપિયા ગણવા માટે ચાર ચાર મશીનો રાખવા પડે, અને જ્યારે નસીબ પલટાય ત્યારે એટલું ને એટલું પાછું જાય. ભાગ્ય છે ને, આ તમારે કેવો પુરુષાર્થ કરવો એ વિવેક ઉપર આધાર છે. ભાગ્ય ખુલી ગયો, દરવાજો ખુલી ગયો, અહીંયા બધું પડ્યું છે, દરવાજો ખુલી ગયો પછી વિવેક કેમ રાખવો, કેવો પુરુષાર્થ કરવો. ભાગ્ય ખુલે છે ને પુરુષાર્થ કરો તો અઢળક મળે, નસીબ રિસાઈ જાય ને પુરુષાર્થ કરો ખોટું કરો, ખોટું કરો તોય તમે વધારે ને વધારે ફસાતા જાઓ. એટલે સત્ય પુરુષાર્થને જાળવી રાખવો તો ભાગ્ય પણ સાથ આપે અને પુરુષાર્થ પણ સાથ આપે. જે મળે હશે ભાગ્યની વાત છે, એમ કરીને હળવા થઈ જાઓ. પણ જે ભગવાનના ભક્ત છે, હવે મજાની વાત છે, એ ભાગ્યમાં એક રીતે માનતા નથી, નથી માનતા. એનું પાછળનું બહુ મીઠું કારણ છે, છે હશે, એ નાસ્તિક નથી, એ સમજે છે કે ભાગ્યમાં તો હોય જ ને, સારું નબળું ના હોય, હોય જ, પરંતુ અમારા ભગવાનની ઈચ્છા એ જ અમારું પ્રારબ્ધ, બસ મારા ઠાકોરની મરજી. શ્રીજી મહારાજ વચનામૃતમાં કહ્યું છે ને, બસ ભગવાનને શરણે થયા આશ્રિત થયા પછી ભગવાનની ઈચ્છા એ જ આપણું પ્રારબ્ધ. જેને ભગવાનનો આશરો નથી એને જે સુખ દુઃખ આવે છે એ તો એના કર્મે કરીને આવે છે, ભગવાનના ભક્તને જે કાંઈ સુખ દુઃખ આવે છે એ તો કંઈ ભગવાનની આજ્ઞા લોપે કરીને અથવા તો ભગવાન પોતે એની ધીરજ જોવા માટે દુઃખને પ્રેરે છે. એટલે ભગવાનના ભક્ત માનતા નથી, એ ભગવાનની ઈચ્છા એ જ સર્વસ્વ. બહુ મીઠી વાત છે. અને ઘણીવાર તો સમાજ જેને ભાગ્ય માને છે એને ખરો ભક્ત છે ને દુર્ભાગ્ય માને છે. તમને આમ વાત વાતમાં 50-60 લાખ રૂપિયા મળી જાય તો ભાગ્ય માનો ને, ભાગ્ય જ માનો ને, ત્યાં સુધી ભક્ત નહીં. ભક્તની વાત જુદી છે, ભક્ત એને દુર્ભાગ્ય માને છે. તમને કરોડો મળી જાય એટલે તમે એમ કહો આહ બહુ ભાગ્ય, સદભાગ્ય છે, એ દુર્ભાગ્ય છે. જોજો ધીરજથી સાંભળજો, વિભીષણ મહારાજને રાવણે કાઢી મૂક્યો, છાતીમાં લાત મારી દઈને કાઢ્યો. બહુ મોટું અપમાન કહેવાય. આ તો મોટો મંત્રી. અને વિભીષણને રાવણનો ત્યાગ નથી કર્યો, રાવણે વિભીષણનો ત્યાગ કર્યો છે. કે તું ચાલ્યો જા, તને બહુ એ તપસ્વી પ્રત્યે બહુ મીઠા ભાવ હોય તો જા એની પાસે રહે, એને બધું નીતિનું શિક્ષણ આપ, સલાહ આપે ને, મને રહેવા દે, એની પાસે જા. એમ કરીને લાત મારીને વિભીષણને કાઢી મૂક્યો. પણ કોઈએ બહુ સરસ, આ હકીકત હશે, આ ગળે ઉતરી જાય એવી વાત છે, એક રાવણને તમે મૂર્ખ માનો છો કે બધા ભેદ જાણતો હોય એવા વિભીષણને કાઢી મૂકે, મંત્રી છે અને પાછું એને ક્યાં જવું એ બતાવ્યું, તું રામ પાસે વિયો જા, તું અહીંથી વિયો જા એટલું ન કીધું, તને રામ પ્રત્યે બહુ કુણી લાગણી હોય તો ત્યાં એની પાસે જા અને એની આરે તું બધા નીતિની વાતો કરજે, જા ક્યાં જવું એ કીધું, કાઢી મૂક્યો ખાલી હોત તો વાત પૂરી થઈ જાત, કાઢી મૂક્યો અને રામ પાસે જા. હવે જે બધો લંકાનો બધો જ ખજાનો જાણે છે, બધી ભેદભરમ જાણે છે, એને દુશ્મનની પાસે મોકલે છે, સમજીને મોકલે છે. રાવણને મનમાં ખબર પાકી છે આમાં હવે રામ આવ્યા પછી કાંઈ બચવાનું નથી, હું મરવાનો ને બધું મરવાનું, લંકા ખેદાન મેદાન થઈ જશે અને રામ જીતી જશે, વિભીષણ મારી પડખી રહેશે, એને ભૂહી નાખશે, તો અહીંયા કોણ? અને રામ પછી કાંઈ અંગદને કાંઈ બીજાને ત્રીજાને લંકાની ગાદી સોંપે, એના કરતાં વિભીષણને એક ભાઈ હોય તો પાછો લંકાનો ગાદીએ મારો જ ભાઈ આવે, મારો જ ખરો, એટલે સલામત મૂકી દીધો, તું ત્યાં ભયો જા અને તું બેઠો છો તને જ દેવાનો છે, અને આખરે મારો ભાઈ મારો આ ઝીણો એક તો આવીને બેસી જાય છે ગાદીએ, નહીતર હવે કાં અંગદને બેસાડી દે સુગ્રીવને કે તું બે જગ્યાએ ભરફેર કરજે પુષ્પક વિમાનમાં. હવે એ કોઈને દઈ દેવી લંકા, એના કરતા આપણો પોતાનો ભાઈ શું ખોટો. એટલે બહુ ગણતરીપૂર્વક રાવણે વિભીષણને કાઢી મૂક્યા અને ગળે ઉતરી વાત છે કે બુદ્ધિ તો ખોપડું હતી. અને આ વાત છે ને બહુ સરસ રીતે કવિ કાગબાપુએ મૂકી. રાવણ મર્યો અને માથું કપાયું એટલે રામે તરત લક્ષ્મણને કીધું, લક્ષ્મણ દોડ, રાજનીતિ શું કહેવાય જાણવું હોય ને તું રાવણ પાસે શીખી લે, બહુ ઉપયોગી થશે. એટલે લક્ષ્મણ દોડ્યા મરતા મરતા રાવણ પાસે, ભાઈ તમે રાજનીતિમાં પ્રખર છો તો મને મરતા મરતા કંઈક સારી વાત તો રાજનીતિની શિક્ષા કરતો, કે રાજનીતિની બીજી શું કહેવાય, વિભીષણ મોકલ્યો એ જ મોટી રાજનીતિ. લક્ષ્મણ ચક્કર ખાઈ ગયા, આમ તો મોકલ્યો છે હવે તમારે એને જ ગાદી દેવી પડશે, એટલે અમારા હાથમાંથી લંકા જાય નહીં, આયોજન હતું. એટલે વાત ગળે ઉતરે એવી છે. પણ હવે કહેવાની વાત એ છે કે વિભીષણ રામજી પાસે રહ્યા પછી લંકા વિજય થયો, લંકાને ગાદીએ વિભીષણનો રાજતિલક થયો અને વિભીષણના આંખમાંથી અશ્રુની ધાર થઈ ગઈ. બધા ભાગ્ય માને છે ને, વિભીષણ પોક મૂકીને રડ્યો રામના ચરણમાં, મહારાજ આજ મારા ભાગ્ય ફૂટી ગયા. જો બોલો કેમ શું થયું, શું મહારાજ? આ સંપત્તિ અને આ રાજસિંહાસને મને તમારાથી જુદો કરી દીધો, હું તમારી ભેળો રહેતો હતો, તમારું દર્શન કરતો હતો, તમારી સેવા કરતો હતો, તમને વનફળ જમાડતો હતો, ચરણ ચંપી કરતો હતો, તમારી બાજુમાં સૂઈ રહેતો હતો મહારાજ, કેવી સેવા, કેવો સત્સંગ, કેવું સુખ, અને હવે હું અહીંયા અને તમે ત્યાં, મને આ સંપત્તિએ તમારો વિયોગ કરાવ્યો છે, માટે આ મારા દુર્ભાગ્ય છે. વાત સાચી છે, જેમ જેમ પૈસો આવે છે એમ ભગવાન ભૂલાય છે, માળા ઓછી થાય છે, થાય છે, દેવ દર્શને ક્યારેક અવાય છે, સભામાં અવા હોય તો આવવું હોય તો સમય ન હોય, કંઈક ને કંઈક મીટિંગ વાલતી હોય, શું કરે, સવારમાં ઉઠે ત્યાં ફોન ચાલુ થઈ જાય, આ માલ ક્યાં નાખો ને આ ક્યાં નાખો ને આ કેમ કરું ને આનું શું કરું ને આ રેડ પડી ના આવ્યું તે આવ્યું ને આવ્યું, પૂજામાં શું કરે, આમાં માળા માળા થાય, પણ હા હાલો હાલો આ જવા દો, આ જવા દો, હા એને જવા દો ને, હવે ઠાકોરજી આમ ડોળા કાઢતા હોય, એટલે હવે તને કીધું મૂક ને, પણ હું ઘનશ્યામ મારે કોને કેસો તું આ મૂક ને, એક તો એમાં ધક્કા ધુ થયો ને, ઓલા એ જે ઘરમાં વેળા ચાય બનાવીને, હવે તું જોઈ ને જલ્દી શું કરું, જરા ઠાકોરજી થાય નહીં પૂજા, થાય સરખું ભજન ન થાય, ધ્યાન ન થાય, કાંઈ ન થાય. એમાંય પરમ ભાગ્યશાળી હોય, એને લાખોની કરોડોની સંપત્તિ હોય તોય એ ભગા શે આ શિવલાલ શેઠ બોટાદના એ ભજન કરે, કે હું જ્યારે ભજનમાં બેસું, પૂજામાં બેસું, ધ્યાનમાં બેસું, ત્યારે બધું સળગાવીને બેસું, આગું કરીને બેસી જાય, એવા પરમ ભાગ્યશાળી હોય તો, નહીતર તો સંપત્તિ તો ભલભલા અને ભૂલા પાડે એવું જ છે. ગોપાળાનંદ સ્વામી પાસે વડતાલમાં એક હરિભગત આવ્યા, સ્વામીના પગમાં પાસે બેસી અને આંખમાં ડબ ડબ ડબ ડબ બોર બોર જેવડા આંસુ મીંડા પડવા. કેવી ઉપમા, બોર બોર જેવડા, ઓલું અજમેરી બોર આવડું આવડું, બોર બોર જેવડા આંસુ મીંડા પડે, બોર બોર. હવે એવડી તો આંખે નથી હોતી, પણ ટૂંકમાં બહુ દુઃખી અમે, બોર બોર જેવડા આંખો મળ્યા અને કાંઈ કે શ્રાવણ ભાદરવો વરસવા માંડ્યો. ઉપમાં તો કવિઓ લાવે, ઓહો બે આંખમાં શ્રાવણ ભાદર, તે શ્રાવણ ને ભાદરવો બે એક વરસે, કવિઓને છૂટવાય. એટલે રડવા માંડ્યો, એટલે સામી કે રે રે રે તને શું દુઃખ છે, દયાળુ સંત છે એટલે કે મા બાપ બહુ દારિદ્રતા છે, દયા કરો તો સારું થાય. સામી કે સાથ તારે કેટલા જોઈ, બોલ ને, બોલો. આપણે ત્યાં ભાઈ એવા સંતો થયા છે કે જે દેવતાઓની ખુમારી હતી ને એ તો આપણા સંતોમાં સહેજે શ્વાસમાં હતી. આ તપ કરે એટલે શિવજી રાજી થઈ જાય, ગણપતિ રાજી થઈ જાય, બ્રહ્માજી રાજી થઈ જાય, શું કહે, માગ માગ તારે જોઈ માગી લે, એમ કહે ને. ભગવાન વિષ્ણુ હોય રાજી થઈ જાય, માગ તારે જોઈએ માગી લે, બ્રહ્માજી શિવજી રાજી થાય, માગ તારે જોઈએ માગી લે. આપણે ત્યાં એવા એવા સંતો થયા છે ખુલ્લે હાથે, માગ તારે જોઈ માગી લે. બાલમુકુંદાસ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, મહાનુભાવાનંદ સ્વામી, આત્માનંદ સ્વામી, ભાયાત્માનંદ સ્વામી, સુખદાતાનંદ સ્વામી, નિર્દોષાનંદ સ્વામી, બધા કેવા સંતો. ઓહ, માગ તારે શું જોઈએ છે. હવે એ તો ગમે તે માગે, તૈયારી કેટલી, શક્તિ કેટલી, જોઈએ માગી લે. બ્રહ્માંડમાં એવી કોઈ વસ્તુ નથી હું તને આપી ના શકું, લ્યો બોલ. આવા ક્યાંય પ્રસંગો સાંભળ્યા ખુલ્લે? આમ તો દેવતાઓ બોલતા, આપણે ત્યાં સંતો બોલતા, માગી લે જોઈએ માગી લે. ગોપાળાનંદ સામે કે તારે કેટલા જોઈ છે બોલ ને. મા બાપ 10,000 હોય ને એ જમાને, 200-250 વર્ષ પહેલા 10,000, લે 100 રૂપિયા હોય તો બહુ કહેવાય, 10,000 નો આંકડો પૂક્યો. એ કે 10,000 હોય ને સ્વામી તો ભયો ભયો. સ્વામી કે જો 10,000 થી પછી 1 રૂપિયો વધશે નહીં તો સ્વામી એમ કરો 1,00,000 રાખો. સ્વામી કે 1,00,000 દઉં પણ 1,00,000 થી 1 રૂપિયો પછી વધશે ને, સ્વામી એમ કરો ને 10,00,000 નો સંકલ્પ કરી નાખો. સ્વામી કે 10,00,000 આવે તું માળા કરી આવો છો, તારું મોઢું જો, ઘરે વ્યોજા છાનુમનો છો એવો બરાબર છે તો માળા થાય છે, નથી દેવા 1 રૂપિયો, જા કાઢી મૂક્યો. એટલે 10,000 એમાં 10,00,000 પહોંચ્યો. તને 10,00,000 દઉં તો પૂરું ન થાય, તારી વાસના તૃષ્ણા જ એટલી છે કે તું માળા કરવા નવરો જ ન થાય. તો ભગવાન ભૂલાવવાનો ધંધો હું નથી કરવો, હું તો સ્વામિનારાયણ ભગવાનનું ભજન અને ઓળખાવા આવ્યો છું, હું તને તો પૈસો આપીને ભગવાન ભૂલાવું, તું માળા કરી એવો જ નથી. નહીં તો સંતોષ હોય તો એમ ન બોલે, બસ થઈ ગયું સ્વામી 10,000 બસ થઈ ગયું, બહુ થઈ ગયું. એ માળા કરે શું, 10,000 બહુ થઈ ગયું સ્વામી, જિંદગીમાં ખાય તો ખૂટે નહીં, બીજી પેઢીએ ખાય તો ખૂટે નહીં, પછી શું જોઈએ, તો આપી દે. અરે એમની તો શું વાત કરવાની. પેલા વડતાલની અંદર 2-3 બ્રાહ્મણો સ્વામી પાસે પાઠ લે અને ભણે, ગોપાળાના સ્વામી પાસે, અને ગામમાં ભિક્ષા માગીને રહીએ. તો એકવાર એ બધા બ્રાહ્મણો 4-5 જણા હતા, તો પછી મોઢા આવડાવડા થઈ ગયેલા છે. સ્વામી કે કેમ છો, સ્વામી ભૂખ્યા, ભિક્ષા મળતી નથી પૂરતી. એમ લોટ મળે થોડો, હા શેમાં રાખો, માટલીમાં. સારું, હવે છે ને માટલી તમે જમીનમાં ખાડો કરીને દાટી દો, મોઢું ખાલી બહાર રાખો, એના ઉપર એક કાચલી કે વાટકી રાખવાની, લોટ જેટલો જોઈ ને એટલો એમાં કાઢી રાખજો, જાઓ. વિચાર કરો, ભિક્ષા નહીં માગવા જવાનું, દળેલો લોટ હવે એમાં ક્યાંથી આવતો છે, ઘઉંનો કે જુવારનો કે બાજરાનો ખોરો થઈ જાય કે નહીં, આખું વર્ષ એમાંથી કાઢી જ રાખ્યો ને કાઢી જ રાખ્યો, લોટ ખૂટે જ નહીં, આવતો કેમ હશે. હવે એમાં એક માતર ગામનો, આ બધા જોળ ગામના હતા, માતર ગામનો એક બ્રાહ્મણ કુસંગી જેવો એ આવ્યો ને, એણે જાણ્યું કે આ બધું આવું છે, એટલે કે હવે એવું સાધુ હું કરી શકતા હતા, ખોટું છે, દતિંગ છે. તે ઓને આઘા પાછા છે ને તે માટલી ખોદી નાખી, ખોદી નાખી, લોટ ખૂટી ગયો. એને ન ખોદ્યો તો હજી હોત, પણ પાછું આવું થાય જ હો, કોઈ ને કોઈ આવે જ, એ કાઢી જ નાખે. એટલે જેને ભાગ્ય સમાજ સમજે છે એને ભગવાનનો ભક્ત દુર્ભાગ્ય સમજે છે, કારણ કે ભગવાન ભૂલાવે છે. જો ભગવાન ન ભૂલતા હો, વધારે ને વધારે સંપત્તિથી, સત્સંગની, ભગવાનની, ગરીબોની, દુખિયાઓની જો સેવા કરતા હો તો એ પરમ ભાગ્ય છે. પણ માળા ભૂલીને, ધ્યાન ભૂલીને, માનસી ભૂલીને નહીં તો પરમ સદભાગ્ય છે, ભગવાનના કામમાં આવે છે, નહીંતર દુર્ભાગ્ય છે. પણ ભગવાનનો ભક્ત છે એ તો ભગવાનની ઈચ્છા, એ જેનું ભાગ્ય, એ જેનું પ્રારબ્ધ મળે તો ભગવાનની ઈચ્છા, જાય તોય મળે તો ભગવાનની ઈચ્છા આપણે કહીએ છીએ, જાય તો નથી કહેતા, પણ જાય તોય ભગવાનની ઈચ્છા કઠણ છે. આપણે અડધું જ બોલીએ છીએ, મળે તો બહુ ભગવાનની ઈચ્છા, સાહેબ એ કૃપા છે, વયું જાય તો કૃપા નથી, એમાં માનતા નથી, એ જાય તો એની કૃપા માને તો ખરી વાત છે. એટલે ભગવાનના ભક્ત છે એ પ્રારબ્ધને આગળ નથી કરતા, ભગવાનની ઈચ્છા. અરબસ્તાનમાં રાબિયા થયા, વાત એક બે લઈ લઈએ તો મીરા દેવીની ભક્તિ, ખુદાની બંદગીમાં રહે, નાની ઝૂંપડી, એક પાથરવાની ચટ્ટાઈ, ઈંટનું ઓશીકું અને એક માટલી અને એક નાની તૂટેલી પ્યાલી, આ એની સંપત્તિ, બીજું કશું જ નહીં. બે ત્રણ જણા મળવા આવ્યા, આ બધું જોયું એટલે બહુ દુઃખી થઈ ગયા. રાબિયા, આવી પરિસ્થિતિ તમારી, પાથરવાનું નહીં, પહેરવાનું નહીં, માળીની તૂટેલી ફૂટેલી માટલી, તૂટેલી ફૂટેલી પ્યાલી અને ચટાઈ અને ઈંટનું ઓશીકું, કંઈ સગવડતા નહીં, આટલી ખુદાની બંદગી, તમારી આ દારૂણ દશા જોઈને અમને દુઃખ થાય છે. રાબિયાએ જવાબ જોઈજો, શીખવા જેવું છો એ ભાઈ, શીખવા જેવું છે. રાબિયા કે જો ભાઈ, ખુદા સર્વશક્તિમાન છે કે નહીં? તો કે સર્વશક્તિમાન છે, પૃથ્વીને આકાશને પલટાવી નાખે, ક્ષણમાં પલટાવી નાખે, સર્વશક્તિમાન છે. તો કે હા, મારી આવી દારૂણ પરિસ્થિતિ છે અને ખુદા બદલી શકે કે નહીં? તો કે બદલી શકે, તમને તો ઢગલા કરી દે સંપત્તિના, કરી શકે ને? હા. નથી કર્યું એ હકીકત છે કે નહીં? જવાબ જોજો તમે, નથી કર્યું એ હકીકત છે કે નહીં? તો કે નથી કર્યું એ હકીકત છે. એનો અર્થ એ શું છે કે મારી આ પરિસ્થિતિથી મારો ખુદા રાજી છે, તો જેમાં ખુદા રાજી હોય એનાથી હું નારાજ કેમ થા? મારો ખુદા જેમાં રાજી હોય તો હું એનાથી નારાજ કેમ થાવ? આ ભક્તનો જવાબ છે, ભક્ત વગર આવતું નથી. મારો ભગવાન જેમાં, મારો શ્રીજી જેમાં રાજી છે તેમાં હું નારાજ કેમ થાવ? એ સર્વસમર્થ છે, બધું કરી શકે છે, નથી કરતો એ હકીકત છે, અને હકીકત એ છે કે એમાં એ રાજી છે, રાજી છે તો આપણે નારાજ કેમ થઈ શકીએ? બહુ કઠણ છે. આટલું જીવનમાં પચી જાય મહાન એકાંતિક પરમ ભક્ત કહેવાય લો, પણ હવે થાય નહીં બાપા. આપણે બોલીએ છીએ કે ભગવાનની ઈચ્છા, ભગવાનની ઈચ્છા, પણ એ બીજાને માટે, બીજાને કઈ લોસ ગયો, તકલીફ હોય, કોઈ ગુજરી ગયો, હશે ભાઈ શાંતિ રાખો, ભગવાનની ઈચ્છા. એટલે આ તો બધું શું છે, બેસણામાં બોલવાની વાતો છે, કોઈના ઉઠમણામાં બોલવાની વાતો છે, ભગવાનની ઈચ્છા. પણ પોતાને આવે ત્યારે, ત્યારે બહુ માથાકૂટ થઈ જાય. એટલે ભગવાનના ભક્ત તો આવું નક્કી કરીને બેઠા હોય છે, મારા પ્રભુની ઈચ્છા એ જ મારું પ્રારબ્ધ છે. મુએ કો હરિ દે તહે, બહુ સરસ રાખી, ગજબ ની, આ તો ભજનની દુનિયા ખોલવા જેવી વાત છે. મુએ કો હરિ દે તહે, મરેલાને સમજાય છે ને, મુએ કો હરિ દે તહે, કપડા લકડી અરુ આગ. સમજાયું કે નહીં? આ તમે કોઈ આવા રખડતા પેલા મરી જાય માણસો, ભિખારી અને મળદું પડ્યું હોય ને, તોય પાંચ જણ આવી જાય છે, એક જણો ખાપણ વઢાડી જાય છે, દરી નનામી બનાવી દે છે, એક જણો જઈને બે પાંચ લાંબણ લાકડા આપશે અને એનો અગ્નિ સંસ્કાર કરશે, કરશે ને કરશે, ખાપણ આપે છે, લાકડા આપે છે કોઈ, અને છેવટે આગ લગાડનારો કોઈ આવી જાય છે ને એને સળગાવીને એની ક્રિયા કરે છે, કરે છે ને. એના ઉપર ત્યાં સંત કવિએ કીધું, જુઓ તો ખરા, મુએ કો હરિ દે તહે, કપડા લકડી અરુ આગ, આ જીવતા નર ચિંતા કરે ઉનકી બડી અભા. મરેલા ને ઠાકોરજી જો કપડા લકડી આગ દઈ દેતો હોય તો જીવતા નર ચિંતા કરે ઉનકી બડી અભા. એના તો દુર્ભાગ્ય છે, એના ભાગ ફૂટી ગયા કે આ જીવતો છે છતાં એ ચિંતા કરે છે. તુહી નામ તારણ સબે કાજ સારણ ધરો ઉસકા ધારણ નિવારણ કરેગા નથા દાંતવા કુ દિયા દૂધ માકું ખબર હૈ ખુદા કુ સબર જો ભરેગા તેરા ઢુંઢ સીના મીટે દિલ કા કીના જીને પેટ દીના વો આપે ભરેગા મુરાદમ કહે મુકદ્દર કે અંદર જીને ટાંક મારા સો તારણ ટરેગા જીને ટાંક મારા સો તારણ તુહી નામ તારણ એરો તારું નામ તારી દે છે મારે બીજું શું જોઈએ તુહી નામ તારણ સબે કાજ સારણ બધા જ કાર્યો પાર પાડી દે છે તારું નામ બસ છે તુહી નામ તારણ સબે કાજ સારણ ધરો ઉસકા ધારણ એમાં વિશ્વાસ રાખો ધરો ઉસકા ધારણ નિવારણ કરેગા બધા ફેસલા ભરી દેશે બધી સમસ્યા ઉકેલના કેવી મોટી નથા દૂધ વાંકું દિયા દૂધ નથા દાંત વાંકું દિયા દૂધ માંકું બચ્ચાને દાંત નહોતા ભગવાન લોહીમાંથી દૂધ બનાવ્યું એ ભાઈ કઈ આ નાની સુની વાત છે મારું માતાના સ્તનમાં દૂધ આવે અને માતાને જ આવે જણને કોઈને આવે ની પાછું અને સારું છે નહીં તો બધા તમે સભામાં લઈને એક એક બેઠા હો આપણે વિઠલાનંદ નામના મારા બ્રાહ્મણ થયા છે આત્માનંદ સ્વામીના છે બાળાનંદ અને વિઠલાનંદ તો વિઠલાનંદ હતા એ બ્રાહ્મણ હતા અને આત્માનંદ સ્વામી પાસે રોવા મળ્યો કે મારી ઘરવાળી મરી ગઈ છે સ્વામી આનો મારો નાનો છોકરો આ એનું મારે શું કરું નાનો બાળક તો કે શું છે કે દૂધ વગર એવા નાનું છોકરું મારે સમજાવવું કે મા મા કરે અને ધાવવા જોઈએ આત્માનંદ સ્વામી કે તું ધવરાય ઐતિહાસિક ઘટના છે હું હે હે હે કરો હા તું ધવરાય અરે મહારાજ બાપજી હું જણ પુરુષ તને દૂધ ફૂટશે તને દૂધ ફૂટશે અને છોકરો જ્યાં સુધી ધાવતો રહેશે ત્યાં સુધી ધાવશે પછી ચિંતા કરતો નહીં ગયું જા અને છોકરો જ્યાં સુધી ધાવતો રહ્યો ત્યાંથી વિઠ્ઠલ નામના બ્રાહ્મણને સ્તનમાં દૂધ પ્રકૃતિ બદલી નાખી પ્રકૃતિ બદલી નાખી જો વિશ્વમાં આ છેલ્લો ને પેલો આવો પ્રસંગ છે એને દૂધ આવ્યું પછી બાળક મોટો થયો ને પછી વિઠલાનંદને થઈ ગયું કે ઓહો મારા ગુરુએ મમ્મને બેયને જીવાડ્યા નહીં તો બાળક તો મરી જાત એના વિયોગમાં હું મરી જાત બે જીવાડ્યા પછી બે ગુરુના ચરણમાં સમર્પિત થઈ ગયા દીક્ષા આપો તમારી સેવામાં રાખો બેયને સાધુ કર્યા વિઠ્ઠલનું નામ વિઠલાનંદ ને બાળકનું નામ બાળાનંદ રાખ્યું અને સાધુ છે નથા દાંત વાકું દિયા દૂધ માકું ખબર હે ખુદાકું સબર જો ભરે આ મુરાદમ મુસ્લિમ બોલે છો મુસ્લિમ બોલા કેવા કેવા છે જો શબ્દ તો જો આમ અત્યારે ભલે હવે તમને પછી છૂટ્યા પછી જે થવું થાય અત્યારે તો ખુમારી કરી જાય કે નહીં અત્યારે તમે અડધો પોણો કલાકના રાજા વાત એવી છે નથા દાંત વાંકું દિયા દૂધ વાંકું એક જણો ડેન્ટિસ્ટ ડોક્ટર દાંતના ડોક્ટર પાસે ગયો ચોખ્ઠું બનાવ્યું ડૉક્ટર હરખું કરીને ફિટ કરી દીધું બધું પતી ગયું જાઓ ઓલો બહાર જઈને બેઠો તે ડૉક્ટર આમ કાચમાંથી જોઈ રાખે ઓલો હજી જાતો જ નથી બધું પતી ગયું ચોખ્ઠું દેવાઈ ગયું બધું થઈ ગયું પૂરું થઈ ગયું જતો કા નથી એટલે અડધો કડાક થયો કલાક થયો પોણો કલાક થયો દોઢ કલાક થયો એટલે પટાવાળાને કીધું પેલો પૂછ ને એને તો બધું પતી ગયું છે ચોખ્ઠું દઈ દીધું દાંતમાં જો ને સફેદ કળીઓ જેવા દાંત કડકડાવે છે બેઠો છે જાતો કા નથી એટલે પટાવાળા જઈને પૂછ્યું કે સાહેબ તમને તો ચોખ્ઠું અપાઈ ગયું બધું થઈ ગયું ફિટ થઈ ગયું તો હવે તમે બેઠા છો શું જાઓ તો કે ભલા કીએ છે ને જેણે દાંત દીધા એ ચાવવાનું દેહ એટલે બેઠો છું તે પેલા એ જઈને ડોક્ટરને કીધું જોયો મજાની વાત ડોક્ટરને કીધું કે સાહેબ એમ કે છે જેને દાંત દીધા એ ચાવવાનું દે છે એવું સાંભળ્યું છે ને ડોક્ટરે ગમ ખાઈ ગયો પણ હોશિયાર એ કે હા જરૂર દઈએ કેમ ના દઈએ પ્લાસ્ટિકનું નકલી ઓલા માટીના નથી આવતા સફરજન શો માટે પીડ્યા હોય એ લઈને દીધું આલે દે તે પેલાને આપ્યું કે નકલી દાંત તો નકલી સફરજન આલે આ ડોક્ટરે આપ્યું છે ઓલો લઈને હાલતો થયો કે સારું થયું છોકરા રમશે કે મારે કહેવાનું એ છે કે નકલી દાંત આપનારો ડોક્ટર પણ કંઈક આપે તો અસલી દાંત આપનારો ઘનશ્યામ કેમ ન આપે નકલી દાંત આપનારો જો કંઈક આપતો હોય તો અસલી દાંત આપવા વાળો કેમ ન આપે? પણ એ બધું વિશ્વાસની વાત છે ભાઈ, નહીં તો ન થાય. ગામમાં સાધુ મહાત્માજી રાતે કથા કરે સાંજના 5 વાગે, અને મુસ્લિમનો છોકરો બેઠો, બહુ ઐતિહાસિક બનેલી વાત, બેઠેલો એમાં મહાત્માએ વાત કરી, ભગવાનનો વિશ્વાસ રાખો તો એ ભગવાન છે ને અંજળ પોષે. માતાના ઉદરમાં યશ પોષ થતો ને, 9-9 મહિના પોષ્યા પણ ઊંધે મસ્તકે એણે. ચાલો આમ વિચાર કરીએ ને, જો આ અક્કલ ફરી ગઈ નાસ્તિકોની, તે કોઈ રીતે માનતા નથી. બાકી આપણને એમ થાય કે આ ઊંધે માથે લટકે અને એક એક અવયવો જે રીતે નિર્માણ થાય, જે હાર્ટ જે રીતે બને, ફેફસા જે રીતે બને, આ નાકના બધા અંદર કેવી રીતે આમ હોલ રહે છે, આંતરડા કેવી રીતે આમ પોલા રહે છે, એકબીજામાં ચોંટી જાય તો આ પાપડ કેવી રીતે માલિમ મુલાયમ છે ને કેવી ખુલે છે આ જન્મ્યા પછી, નહીં એકાદો આમ ચોંટી ગયું શું કરવું, કેવા અવયવો ઘડાય છે. આપણે હા માની જવી પડે કે આના ઉપર કોઈ જો પીછી ન ચલાવતો હોય તો કોઈ રીતે સર્જન ન થાય, અકલ ન હોય ને ન માના તો એ પોષે જ છે, તો એનો વિશ્વાસ હોય ને ભગવાન અંજળ આપે છે. પણ મુસલમાન બાળકને એમ થઈ ગયું કે ખરેખર આ સાચું બોલે છે, રામ નામ લે તો એને ભગવાન રોટલો આપે છે. ઉઠીને સીધો જ ગામને બહાર જંગલ જેવું હતું એમાં જઈને એક મોટા વડલા ઉપર ચડી ગયો, હવે જો મને જો અહીંયા રામ ખવડાવે તો હું રામનું ભજન કરું, નહીંતર કાલ સવારે મારી મારી વાલે મહાત્માના છોડિયા કાઢી નાખું, આવું નક્કી કરીને ચડી ગયો. હવે એ મહાત્માને કઈ ખબર નહીં કે આ રાતે આવું કૌતુક થઈ ગયું છે, એ તો વાતો ફટકારીને હુઈ ગયા ની રાતે, અને પેલો જાડવે ચડી ગયો, વડલા ભજન બેસી ગયો. જો ભગવાન મને રોટલો અહીંયા ન ખવડાવે, આ રાતમાં હું ભૂખ્યો જ છું, દિવસમાં ભૂખ્યો છે, બિચારો ગરીબ બાળક હશે, તો હવે હું રામ રામ કરું, રામ રામ કરીશ, પણ જો હું મને અહીંયા ખવડાવે છે કેમ ન ખવડાવે, ખવડાવે તો રામનું ભજન કરું આખી જિંદગી, ન ખવડાવે તો મારી મેં માતાને તોડી નાખું. અને ભાઈ આ બેઠો બેઠો રામ રામ કરે, રાત ભાંગતા ભાંગતા ભાંગતા 10-11 જેવો સમય થઈ ગયો, આ વિચાર કરે છે એમ કાંઈ થોડો ખવડાવે. એમાં થયેલું શું, દિવસે ત્યાંથી 3-4 વાગે એક જાન નીકળેલી સામે, આમ 2-3 દૂર ગામડા ત્યાં પરણવા જતી છે, તે વરરાજાને બધાએ ત્યાં મુકામ કર્યો. હવે ત્યાં હકીકતમાં શું છે, કાંઈક થતું છે, ગમે તે શું થયું, વિરામ કર્યો ગમે તેમાં બોલે ગામ ગયા, ત્યાં પછી વરરાજાને કાંઈક વળગાડ જેવું લાગ્યું, હવે અથવા તો કાંઈક બધું બહુ ફરસાણ ખાઈ ગયો અને ચકરી જેવું થઈ ગયું હોય, એટલે પછી ગામના બધા ભેળા થઈ ગયા કે આને કંઈક વળગાડ છે ને, એટલે પૂછ્યું કોણ છે, ક્યાંથી આવ્યો, તો ચકરીવાળા વડેથી આવ્યો, ક્યાં ચકરીવાળો વડ છે, તો ફલાણે ગામ છે, તારે શું ખાવું છે, મારે મોહન થાળ ખાવો છે, ભજીયા ખાવા છે, બટેટાવાળા ખાવા છે, આ બધું ખાવું છે, લાવ લો. તો એ બધું થાળીઓ ભરી ભરી ને ચકરીવાળા વડે આવ્યા, ઓઇલો ઉપર બેઠો છું, સાવ બનેલી વાત છે આ, આ કોઈ દંતકથા નથી. તે રાતે 12-12 ઓલા થાળીઓ ભરીને આવ્યા અને હેઠે મૂકી અને ભાઈ આ ગયા, એને તો ભૂતને જારવાનું જ હતું, અને મૂકીને ભાઈ આ ગયા, એ તો લાડુ જલેબી જે ફરસાડ ને બધું મૂકીને થાળીઓ મૂકીને ભાઈ આ ગયા. ચોરનું કામ રખડવાનું, તે એ આમ તે બધા રખડતા રખડતા એનો નિત્યનો મુકામ, ચક્રીવાળા વડે આવીને વિશ્રામ કરે, તે એને આમાં બતી કરીને બેસવાઈ ગયા. તો મોહનથાળ ને ભજીયા ને આ બધું ગાંઠિયા ને ફરસાણ જે જોયું, એ કહે એલા એ આ શું, આપણે ભૂખ્યા છે ઝાપટી જાય, એક જણો કેલા ખાતો નહીં, આ તો આપણે મારી નાખવા માટે કોઈ ઝેર નાખ્યું છે, અને આપણે ખાઈ જઈએ તો જાય ટાઢે પાણીએ, આ ખવાતા છે, આ મૂકનારો ક્યાંક અહીંયા હોવો જ જોઈએ, છુપાઈ ગયો હશે. ચારે બાજુ બતી કરીને વડલા ઉપર કરી દે, એક જણા ડાળે લટકે, નહીં આવું, પરાણે 2 જણા ઉપર ચડ્યા, મારીને ગગલાઈને ઉતારી આવ્યા, બે સામો આલે ખા જઈ, એમ અમને ટાઢે પાણી મારી નાખવા છે, એમને પેલા તું મરે એટલે ખબર પડે, એક જણો મોહન થા, એક જણો ગાંઠિયા, એક જણો ઓલી પાણી પીવડાવે, એક જણો ભજીયું ખવડાવે, અને આ બેઠો બેઠો બંદાજથી ખાય. પણ મનમાં નક્કી થઈ ગયું, રામ ખવડાવે છે, ખવડાવે છે ને, પેટ ભરીને ખવડાવ્યું, પેટ ભરીને ખવડાવ્યું, માથે એક લોટો પાણી પાયું, અને ઓલા બધા કે હવે જોવો થોડી વાર અને ઝેરની અસર થાય છે કે નહીં. એટલે ઓલા તો બેઠા, તાય બેઠો, 15-20 મિનિટ થઈ પૂછ્યું, એટલે તને કશું થાય છે? તો કે હા. શું થાય છે? ઊંઘ આવે છે. તને ઝેર બેર કાંઈ નથી ચડતું? તો ના. આ તે નહીં મૂકેલો? ના બાબા, મેં કાંઈ મૂક્યું નથી. તો આ કોને મૂક્યું? મારી બલા જાણે, હું કાંઈ જાણતો નથી. પછી પોતાની વાત કરી અને ચોરને કીધું, ભાઈ મારે દીક્ષા લેવાઈ ગઈ. સીધો સવારે જઈને મહાત્માના પગમાં પડ્યો, મહાત્માજી હું આપનો, આપ મને દીક્ષા આપો, આપની પાસે રાખી લો. એ સાધુએ દીક્ષા આપી અને એનું નામ પડ્યું દાસ મલો. તમે નામ સાંભળ્યું છે. અને એણે પહેલી સાખી જે લખી કવિત્વમાં ફૂટ્યું કે અજગર કરે ને ચાકરી, પંછી કરે ને કામ, દાસ મલુકા યું કહે સબકો દાતા રામ. પહેલું બધું જ બધાને અમારો. અને વાત એ સાચી, અજગર કરે ને ચાકરી, કોણ ત્યાં સર્વન્ટ છે? અજગર શું નોકરી કરે છે? પંછી કઈ કામ કરે છે? પંખીઓ. દાસ મલુકા યું કહે સબકો દાતા રામ, બધાને ખાવા આપે છે, બધાને ખાવા આપે છે. તમે મોંઘા મોંઘી થાળી તો 200 ₹500 ખાતા છો, પણ ગીરમાં હાવા જ 25,000 ની ભેંસ મારીને પછી જે મિજબાની કરતો હોય એ, એની થાળી કેટલાની? આવી મોંઘી થાળી હોય કોઈને? એ નહીં આપે છે. જો દેડકાને ગારો ને હાથીને ભારો, સૌને આપે હજાર હાથ વાળો, બધાને આપે છે, ભગવાન આપે છે. એ વિશ્વાસથી જે રહે છે તેને. હા, ગાંધીજી આશ્રમમાં કામ કરતા સાબરમતી, એમાં ખાવાનું ખૂટી ગયું, જમવાનું રસોડું કાંઈ રહ્યું નહીં. રાત્રે બધા આવ્યા કે બાપુ કાલનું કશું છે નહીં. એટલે ગાંધીજી કહે, કંઈ વાંધો નહીં, આપણે સવારે સૌ બધા સાથે જ આપણે મજૂરી કરવા જતા રહીશું અને એમાંથી જે આવે એમાંથી આપણે આશ્રમમાં ભોજન બનાવશું, નક્કી કરી નાખો, સૂઈ જાઓ. સવારે ઉઠ્યા, કાંઈ હતું જ નહીં. હવે સવારે બધાને મજૂરીએ જવા માટે આમ તૈયાર થાય છે, આ બનેલી વાત છે, તૈયાર થાય છે બધા પોતપોતાની રીતે. હવે આપણે મજૂરી બજાર, મજૂર બજાર હોય ને ત્યાં ઊભા રહી જાઓ, જે આવે લાવીને પછી આશ્રમમાં આપણે રસોડું કરશું, બાકી છે નહીં, શું કરીએ, આશ્રમનું કામ બંધ રાખો. મજૂરીએ જવા માટે તૈયારી, એમાં બહાર એક ગાડી આવીને ઊભી રહી. એક માણસ આવ્યો ને ગાંધીજીને પગે લાગ્યો ને એમના હાથમાં એમણે એક કવર આપ્યું. કવર ગાંધીજીએ ખોલ્યું, કસ્તુરચંદ શેઠે 13 લાખનો ચેક મોકલ્યો હતો. નોકરને પૂછ્યું, આમ કેમ? તો કે શેઠને કોણ જાણે સવાર ઉઠ્યા ત્યારથી અંદર એમ થયા કરે, એલા તું કંઈક દાન કર, એલા તું કંઈક દાન કર. તે પછી એમ થયું, કોને દેવું? એટલે બાપુ તમને મોકલ્યા છે, રાખો અને વાપરો. લ્યો આવ્યું ને વિશ્વાસ જેને છે, બસ મારા પ્રભુની ઈચ્છા એ જ મારું પ્રારંભ, એ બીજું કશું માનતો નથી. પણ પછી કીધું છે સરસ, યલ લભસે નિજ કર્મોપાતમ. ભાગ્યમાં માનતા હો તો હશે ભાગ્યમાં, એમ કરીને કાઢી નાખો, સંતોષ રાખો. ભગવાનમાં માનો છો તો હરી ઈચ્છા એમ કરીને સંતોષમાં. પછી સરસ કહ્યું, યલ્લભ છે નિજ કર્મોપાતમ વિત્તમ તેન વિનોદય છે. એ બહુ સરસ છે. પરણે કેવું પડે હશે એ અલગ વસ્તુ છે, અને ચિત્તમાં સંતોષ થઈ જાય એ અલગ વસ્તુ છે. પણ બહુ સરસ એ, જલ્લભ છે એની જે કર્મોપાતમ વિત્તમ તેન વિનોદય ચિત્તમ, જે મળે એમાં પ્રસન્ન રહે અને ચિત્તને પરમ શાંત રહે, આનંદિત રહે. પણ એ વાતો આવતી વખતે. સજાનંદ સ્વામી મહારાજ.